શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 34મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, વિધવા સ્ત્રીએ એકાદશી તથા જન્માષ્ટમી આદિક હંમેશા કરવાના તે વ્રતો કરવા, જે ન કરવાથી મનુષ્યને પાપ લાગે છે. વળી તે વ્રતોને દિવસે શ્રી વાસુદેવ ભગવાનની આદરપૂર્વક મહાપૂજા કરવી. ધર્મનિષ્ઠ એવી વિધવા સ્ત્રીઓએ આ વ્રતો હંમેશા કરવા, તે વ્રતો કહું છું. ત્રિરાત્રોપવાસ વ્રત, પંચરાત્રોપવાસ વ્રત, પક્ષોપવાસ વ્રત કરવા, તેમજ માસોપવાસ વ્રત, ચાંદ્રાયણ વ્રત, પારાક કૃચ્છ્ર વ્રત, તપ્ત કૃચ્છ્ર વ્રત, યવાન્ન ભક્ષણ વ્રત, ફલાહાર વ્રત, શાકાહાર વ્રત અથવા પયોવ્રત કરીને શરીરનો નિર્વાહ કરવો. જ્યાં સુધી સ્વયં પ્રાણ શરીરમાંથી નીકળે નહીં ત્યાં સુધી કોઈના કોઈ વ્રત દ્વારા દેહનો નિર્વાહ કરવો. વળી વિધવા સ્ત્રીએ વૈશાખ, કાર્તિક અને માઘ માસમાં વિશેષ નિયમોનું પાલન કરવું, ને તે વિશેષ નિયમોમાં સ્નાન, દાન, તીર્થયાત્રા, વારંવાર શ્રી વિષ્ણુ ભગવાનના નામનો ઉચ્ચાર વગેરે કરવું. જો પોતાની પાસે ધનવૈભવ હોય તો વિધવા સ્ત્રીએ વૈશાખ માસમાં જળકુંભોનું, કાર્તિક માસમાં ઘીના દીવાઓનું અને માઘ માસમાં ધાન્યનું કે તલનું દાન કરવું. વળી મારો પતિ મારા ઉપર પ્રસન્ન થાય એમ બોલીને વૈશાખ માસમાં પાણીનું પરબ બંધાવવું, મહાદેવજીને જળજારી અર્પણ કરવી, તેમજ બ્રાહ્મણોને પગરખા, વીંજણો, છત્રી, સૂક્ષ્મ વસ્ત્રો, ચંદન, કર્પૂર સહિત તાંબુલ તથા સુગંધિમાન પુષ્પોની માળા, જળપાત્રો, સાકર મિશ્રિત આંબા, નારંગી આદિકના રસો, સાકરયુક્ત પાણી, દ્રાક્ષ તથા કેળા ફળ આદિકનું દાન કરવું. વળી કાર્તિક માસમાં વિધવા સ્ત્રીએ યવનું અન્ન જમવું અથવા એક જ કોઈ અન્ન જમવું તથા સુરણ, જવ, ઘઉં વગેરે શુક્રધાન્ય અને મગ, અડદ વગેરે સિંગધાન્યનો ત્યાગ કરવાનો નિયમ રાખવો. તેલ અને તૈલી પદાર્થો પણ ભોજનમાં લેવા નહીં. કાર્તિક માસમાં મધ તથા કાંસાના પાત્રમાં ભોજનનો ત્યાગ કરવો, તેમજ વાસી તથા નમકવાળા શાકનો ત્યાગ કરવો. વળી કાર્તિક માસમાં જો મૌન વ્રત ધારણ કરવાનો નિયમ રાખે તો સુંદર નાદ કરતી ઘંટા બ્રાહ્મણને દાનમાં આપવી. જો પતરાવળીમાં ભોજન કરવાનું વ્રત રાખે તો ઘી ભરેલો કાંસાનો ઘડો બ્રાહ્મણને દાનમાં આપવો. જો પૃથ્વી પર શયન કરવાનું વ્રત ધારણ કરે તો સુંદર રૂ ભરેલા ગોદડા સાથે સુંવાળી શૈયા બ્રાહ્મણને અર્પણ કરવી. જો કે વિધવા સ્ત્રીને પલંગ ઉપર સુવાનો નિષેધ છે અને પૃથ્વી પર સુવાનું છે, છતાં અહીં કાર્તિક માસમાં પૃથ્વી પર સુવાનું વ્રત કહ્યું તે પાથર્યા વિના જ પૃથ્વી પર સુવા માટે છે એમ જાણવું. વળી ફળ ત્યાગનું વ્રત રાખે તો ફળનું દાન કરવું, તેમજ ઘી આદિક કોઈ રસ ત્યાગનું નિયમ રાખે તો તેનું બ્રાહ્મણોને દાન કરવું. ધાન્ય ત્યાગનું નિયમ રાખે તો ધાન્યનું અથવા ડાંગરનું દાન કરવું. વળી કાર્તિક માસમાં ગાયને યોગ્ય અલંકારો ધારણ કરાવી સુવર્ણની દક્ષિણા સાથે વિધિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપવી. હે વિપ્ર, એક પક્ષે સર્વ પ્રકારના દાનો અને એક પક્ષે કાર્તિક માસમાં દીપદાન કરે તો તે સમાન ફળ આપનારા થાય છે. તેથી કાર્તિક માસમાં દીવાનું દાન તો અવશ્ય કરવું. સૂર્ય કંઈક ઉદય પામ્યો હોય ત્યારે માઘ સ્નાન કરવું. આ માઘ માસમાં પણ પ્રાતઃકાળે સ્નાન કરનાર વિધવા સ્ત્રીએ પોતાની શક્તિ પ્રમાણેના કાર્તિક માસમાં જે નિયમ પાળવાના કહ્યા તે સર્વેનું ભક્તિથી અનુષ્ઠાન કરવું, તેમજ વિપ્ર, સંન્યાસી કે તપસ્વીઓને લાડુ, સુતરફેણી, વડા, ઘૂઘરા, જલેબી અને શીરો આદિક પકવાનોથી ભોજન કરાવવું. તે ઘીમાં પકાવેલા મરી સહિત શુદ્ધ કપૂરથી સુવાસિત કરેલા साकर मिश्रित अने जोवा मात्र थी आँखोंने आनंद उपजावे तेवा पकवानों थी ब्राह्मणों ने तृप्त करवा, वळे ठंडीना निवारण माटे सूका काष्ठना भारा, रू भरेली डगली, ओशिका अने ओछाड़े सहित रू भरेली गोदड़ीनु ब्राह्मण ने दान करवो, मजीठना लाल रंग थी रंगेला वस्त्रों, रू भरेली गोदड़ी, बहु प्रकारना जायफळ, लविंग अने एलची मिश्रित तांबूल ब्राह्मण ने अर्पण करवा, चित्र विचित्र अनेक प्रकारना धाबड़ा, पगरखा अने शरीरमां लगाववा माटे सुगंधिमान द्रव्यो पण ब्राह्मणोने दानमां अर्पण करवा। हे विप्र, दान करनारी विधवा स्त्रीए दान आपवा समय आ दानथी पति स्वरूप परमात्मा मारा उपर सदाय प्रसन्न रहो एवो उच्चार करीने दान आपवो। आवा प्रकारना विविध नियमोनू तथा व्रतोनू अनुष्ठान करता करता विधवा नारीए वैशाख, कार्तिक अने माघमासने व्यतीत करवो, कारण के व्रत उपवास रहितनी स्त्री तेमा पण विधवा तो नक्की भ्रष्ट थाई छे, कारण के कार्तिक मासमा वांदरी अने कुत्रीनी जेम ते काम विह्वळ होय छे, तेथी व्रत उपवासादिकनु अनुष्ठान अवश्य करवो। विधवा स्त्रीए स्त्रीवोना समूहने मध्ये बेसी पुरुषोने न जोवारूप पोताना नियमोनु पालन करता धर्मपरायण वक्ताना मुख थकी शतशास्त्रनी कथानु श्रवण करवो, मन कर्म वचने प्रयत्नपूर्वक पोताना धर्मोनु पालन करवो, वळी जे धर्म स्वर्ग प्राप्तिनु साधन न होय तेमज लोक निंदित होय तो ते धर्मनु पण विधवाए पालन करवो नहीं। जे विधवा नारी पोताना पतिनु चिंतवन करी मैं कहेला आधर्मोनु पालन करे छे ते स्त्री मृत्यु पछी पोताना पति सहित सती लोकने विषे सिधावे छे। अने हे विप्र, जे विधवा स्त्री श्रीकृष्ण भगवानने ज पोतानो पति मानी तेमनो चिंतवन करती पोताना धर्ममां दृढ़वर्ती अविरत भगवाननो भजन करे छे ते सर्वोत्कृष्ट भगवानना गोलोक धामने पामे छे। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना पंचम प्रकरणमां धर्मनो उपदेश करता भगवान श्री हरिए स्त्री धर्मोमां विधवा नारी माटे विशेष व्रत विधिनु निरूपण कर्युं। ए नामे 34मो अध्याय पूर्ण थयो।